श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 10 पितरों तथा श्राद्धना विभिन्न अंगों नु वर्णन। भीष्म जीए कह्यु, हे भगवान, हवे हूँ पितरों ना उत्तम वंश नु वर्णन सांभळवा इच्छू छु। पुलत्स्य जी बोलिया, हे राजन, बहु वर्षनी वात छे, हूँ तमने आरंभ थी ज पितरों ना वंश नु वर्णन संभळावुं छु। सांभळो, स्वर्ग में पितरों सात गण है, तेमना में त्रण तो मूर्ति रहित है अने चार मूर्तिमान ये बधाज अपार तेजस्वी है। एमना में जे मूर्ति रहित पितृगण है तेवो वैराज प्रजापति ना संतानो छे, तेथी वैराज नामे प्रसिद्ध छे। देवताओं तेमनु पूजन करे छे। हवे पितरों नी लोक सृष्टिनु वर्णन करू छू, सांभळो। सोमपथ नामे केटलाक प्रसिद्ध लोक छे, ज्यां कश्यपना पुत्र पितृगण निवास करे छे। देवताओ सदा तेमनु सन्मान कर्या करे छे। अग्निश्वात नामे प्रसिद्ध यजवा पितृगण तेज लोक मां निवास करे छे। स्वर्गमां विभ्राज नामना जे बीजा तेजस्वी लोक छे, तेमां बहिर्षद संज्ञावाळा पितृगण निवास करे छे। त्या मोर थी जोतरेला हजारों विमान छे तथा संकल्पमय वृक्ष पण छे, जे संकल्प अनुसार फल आपनारा छे। जे लोको आ लोक मां पिताना पितृओ माटे श्राद्ध करे छे, तेओ ते विभ्राज नामना लोक मां जईने समृद्धशाळी भवनमां आनंद भोगवे छे तथा त्या मारा सैकड़ों पुत्र विद्यमान रहे छे। जे तपस्या ने योग बळथी संपन्न महात्मा महान सौभाग्यशाळी तथा भक्तोने अभयदान आपनारा छे। मार्तंड मंडल नामना लोक मां मरीची गर्भ नामना पितृगण रहे छे, तेओ अंगिरा मुनिना पुत्र छे। अने लोक मां हविष्यान नामे विख्यात छे, तेओ राजाओना पितृ छे अने स्वर्ग तथा मोक्ष रूपी फल प्रदान करनारा छे। तीर्थों मां श्राद्ध करनारा श्रेष्ठ क्षत्रिय तेमना लोक मां जाय छे। कामदूत नामे प्रसिद्ध जे लोक छे तो इच्छा अनुसार भोगनी प्राप्ति करावनार छे। तेमनामा सुस्वद नामना पितरो निवास करे छे। लोकमा तेवो आज अजप नामथी विख्यात छे ने प्रजापति कदर्मना पुत्र छे। पुलोहना मोटा भाई द्वारा उत्पन्न वैश्यो ते पितरोनी पूजा करे छे। श्राद्ध करवा वाला पुरुष ते लोकमा गया पछी एक साथे हजारों जन्मोना परिचित माता भाई पिता सासु मित्र संबंधी तथा बांधवोना दर्शन करे छे। आ प्रमाणे पितरोना त्रण गण बतावामां आव्या। हवे चौथा गणनुं वर्णन करू छू। ब्रह्मलोकनी उपर सुमानस नामना लोक छे, ज्यां सोमप नामे प्रसिद्ध सनातन पितरोनो निवास छे। ते बधा ज धर्ममय स्वरूप धारण करवा वाला तथा ब्रह्माजीथी पण श्रेष्ठ छे। स्वदाथी तेमनी उत्पत्ति थई छे, तेवो योगी छे। तेथी ब्रह्म भाव ने प्राप्त थईने सृष्टि वगैरे करीने बधा समये मान सरोवर मां स्थित छे। आ पितरोनी कन्या नर्मदा नामे नदी छे, जे पोताना जळथी समस्त प्राणीओने पवित्र करती रहीने पश्चिम समुद्रमां जईने मळे छे। ते सोमप नामना पितरोथी संपूर्ण प्रजा सृष्टिनो विस्तार थयो छे। एवुं जाणीने मनुष्य सदा धर्म भावथी तेमनु श्राद्ध करे छे, तेमना ज प्रसादथी योगनो विस्तार थाय छे। आदि सृष्टिना समये आ प्रमाणे पितरोनुं श्राद्ध प्रचलित थयुं। श्राद्धमां ते बधाने माटे चांदीना पात्र अथवा चांदीथी युक्त पात्रनो उपयोग थवो जोईए। स्वधा शब्दनो उच्चार करीने पितरोना उद्देश्य थी करेलू श्राद्ध दान पितृओने सर्वदा संतुष्ट करे छे। विद्वान पुरुषे ते अग्निहोत्री अथवा सोमपाई ब्राह्मणों द्वारा अग्निमां हवन करावीने पितृओने तृप्त करवा जोईए। अग्निना अभावमां ब्राह्मणना हाथमां अथवा जलमां अथवा शिवजीना स्थान पासे पितृओना निमित्ते दान करवू, ए ज पितृओ माटे निर्मळ स्थान छे। पितृकार्यमां दक्षिण दिशा उत्तम मानवामां आवी छे। यज्ञ भवित ने अपसवी अर्थात जमना खंभा पर करीने करेलू तर्पण તલદાન તથા સ્વધા બોલીને કરેલું શ્રાદ્ધ સદા પિતૃઓને તૃપ્ત કરે છે. દર્ભ, અડદ, સાઠી, ડાંગરના ચોખા, ગાયનું દૂધ, મધ, ગાયનું ઘી, સામો, અગ્નિના ચોખા, અગહનીના ચોખા, જવ, તિન્નીના ચોખા, મગ, શેરડી અને સફેદ ફૂલ, આ બધી વસ્તુઓ પિતૃઓને સદા પ્રિય છે. હવે એવા પદાર્થો બતાવું છું જે શ્રાદ્ધમાં સર્વદા વર્જિત છે. મસૂર, સણ, વટાણા, રાજમાસ, ફૂલથી, કમળ, બિલ્લુ, મદાર, ધતુરો, પારિભદ્ર, ઋષક, ઘેટી બકરીનું દૂધ, કોદરા, દારવરટ, કૈત, મહુડા અને અળસી, આ બધા પદાર્થો નિષિદ્ધ છે. પોતાનું હિત ચાહનાર પુરુષે શ્રાદ્ધમાં વસ્તુઓનો ઉપયોગ કદી ન કરવો. જે ભક્તિભાવથી પિતૃઓને પ્રસન્ન કરે છે તેને પિતૃઓ પણ સંતુષ્ટ કરે છે. તેઓ તંદુરસ્તી, આરોગ્ય, સંતાન અને સ્વર્ગ પ્રદાન કરે છે. પિતૃ કાર્ય દેવ કાર્યથી પણ ચડિયાતું છે, તેથી દેવતાઓને તૃપ્ત કરતા પહેલા પિતૃઓને સંતુષ્ટ કરવા એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે પિતૃઓ તરત પ્રસન્ન થઈ જાય છે. સદા પ્રિય વચન બોલે છે, ભક્તો પર પ્રેમ રાખે છે અને તેમને સુખ આપે છે. પિતૃઓ પર્વોના દેવતા છે, અર્થાત દરેક પર્વ પર પિતૃઓનું પૂજન કરવું જોઈએ. હવિષ્યમાન નામના પિતૃઓના અધિપતિ સૂર્યદેવ જ શ્રાદ્ધના દેવતા માનવામાં આવે છે. ભીષ્મજીએ કહ્યું, હે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ પુલત્સ્યજી, તમારા મુખે આ સંપૂર્ણ વિષય સાંભળીને એમાં મારી ભક્તિ વધી ગઈ છે, તેથી હવે મને શ્રાદ્ધનો સમય, તેની વિધિ તથા શ્રાદ્ધનું સ્વરૂપ કહો. શ્રાદ્ધમાં કેવા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ? શ્રાદ્ધમાં આપેલું અન્ન પિતૃઓ પાસે કઈ રીતે પહોંચે છે? કઈ વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ અને તે કઈ રીતે પિતૃઓને તૃપ્ત કરે છે? પુલત્સ્યજી બોલ્યા, હે રાજન, અન્ન અને જળ વડે અથવા દૂધ અને ફળમૂળ વગેરેથી પિતૃઓને સંતુષ્ટ કરીને દરરોજ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ ત્રણ પ્રકારનું હોય છે, નિત્ય, નૈમિતિક અને કામ્ય. પહેલા નિત્ય શ્રાદ્ધનું વર્ણન કરું છું. તેમાં અર્ધ્ય અને આહ્વાનની ક્રિયા હોતી નથી, તેને અદૈવ સમજવું જોઈએ. તેમાં વિશ્વદેવોને ભાગ અપાતો નથી. પર્વના દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને પાવર્ણ કહે છે. પાવર્ણ શ્રાદ્ધમાં જે બ્રાહ્મણ નિમંત્રિત કરવા યોગ્ય છે તેમનું વર્ણન કરું છું, સાંભળો. જે પંચાગ્નિનું સેવન કરનાર સ્નાતક, ત્રેષોપર્ણ એટલે કે બ્રહ્મ, મેતુ, મામ વગેરે ત્રણ અનુવાકોનું નિયમિત અધ્યયન કરનાર ત્રેષોપર્ણ કહેવાય છે. વેદના વ્યાકરણ વગેરે છ અંગોનો જ્ઞાતા શ્રોત્રિય એટલે કે વેદજ્ઞ, ક્ષત્રિયનો પુત્ર, વેદના વિધિ વાક્યોનો વિશેષજ્ઞ, સર્વજ્ઞ, બધા વિષયોનો જ્ઞાતા, વેદનો સ્વાધ્યાયી, મંત્ર જપનાર, જ્ઞાની, ત્રણાચિકેત એટલે કે દ્વિતીય કંઠની અંતર્ગત અયમ વાવ યહ પવતે વગેરે ત્રણ અનુવાક વાકોને ત્રણાચિકેત કહે છે. તેના સ્વાધ્યાય અથવા અનુષ્ઠાન કરાવનાર પુરુષ પણ ત્રણાચિકેત કહેવાય છે. ત્રિમધુ એટલે કે મધુ, વાતા, ઋતાયતે વગેરે ત્રણેય ઋચાઓનો પાઠ અને અનુગમન કરનારને ત્રિમધુ કહે છે. અન્ય શાસ્ત્રોનો પણ જ્ઞાતા, પુરાણોનો વિદ્વાન, સ્વાધ્યાયશીલ બ્રાહ્મણ, ભક્ત, પિતાની સેવા કરનાર, સૂર્ય દેવતાનો ભક્ત, વૈષ્ણવ, બ્રહ્મવેતા, યોગ શાસ્ત્રનો જ્ઞાતા, શાંત આત્મજ્ઞ, અત્યંત શીલવાન તથા શિવ ભક્ત હોય એવો બ્રાહ્મણ શ્રાદ્ધમાં નિમંત્રણનો અધિકારી છે. આવા બ્રાહ્મણને પ્રયત્નપૂર્વક શ્રાદ્ધમાં ભોજન કરાવવું જોઈએ. હવે જે લોકો શ્રાદ્ધમાં વર્જનીય છે તેમનું વર્ણન સાંભળો. પતિત, પતિતનો પુત્ર, નપુંસક, ચુગલીખોર અને સદા રોગી, આ બધાને શ્રાદ્ધમાં ત્યાગી દેવા યોગ્ય છે. શ્રાદ્ધના આગલા દિવસે અથવા શ્રાદ્ધના જ દિવસે વિનયશીલ બ્રાહ્મણને નિમંત્રિત કરવો. નિમંત્રિત કરેલા બ્રાહ્મણના શરીરમાં પિતૃઓનો આવેશ થઈ જાય છે. તેઓ વાયુ રૂપે તેમનામાં પ્રવેશ કરે છે અને બ્રાહ્મણો બેસે ત્યારે સ્વયં પણ તેમની સાથે બેસી રહે છે. કોઈ એવા સ્થાને જે દક્ષિણ દિશા તરફ નીચું હોય તેને ગોબરથી લીપીને ત્યાં શ્રાદ્ધનો આરંભ કરવો. અથવા ગૌશાળા કે જળની પાસે શ્રાદ્ધ કરવું. આહિતાગ્નિ પુરુષ પિતૃઓ માટે ખીર બનાવે અને એવું કહીને કે આના વડે પિતૃનું શ્રાદ્ધ કરીશ, તે બધું દક્ષિણ દિશામાં રાખી દેવું. ત્યાર પછી તેમાં ઘી અને મધ વગેરે મેળવીને પોતાની સામે ત્રણ પિંડદાનની વેદીઓ બનાવી તેમની લંબાઈ એક વેત અને ચાર આંગળ પહોળી હોવી જોઈએ. સાથે જ ખેરના ત્રણ ચમચા બનાવડાવવા, જે ચીકણા હોય તથા જેમાં ચાંદીનો સંસર્ગ હોય, તેની લંબાઈ એક એક રત્નીની એટલે કે મુઠ્ઠીવાળેલા હાથની લંબાઈની રત્ની કહે છે, અને આકાર હાથ જેવો સુંદર હોવો જોઈએ, ઉચિત છે. જલપાત્ર, કાસાનું પાત્ર, પોક્ષણ, સમિદા, દર્ભ, તલપાત્ર, ઉત્તમ વસ્ત્ર, ગંધ, ધૂપ, ચંદન, બધી વસ્તુઓ ધીરે ધીરે દક્ષિણ દિશામાં રાખવી. આ સમયે જનોઈ જમણા ખંભા પર હોવી જોઈએ. આ પ્રમાણે બધી વસ્તુઓ એકઠી કરીને ઘરની ખૂરેમાં ગોબરથી લીંપેલી જમીન પર ગૌમૂત્રથી મંડળ એટલે કુંડાળું કરવું અને ફૂલ ચોખા લઈને તથા જનોઈને ક્રમશઃ જમણા અને ડાબા ખંભા પર રાખીને બ્રાહ્મણોના પગ ધોઈને તેમને પ્રણામ કરવા. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરાવીને તેમને દર્ભના આસન પર બેસાડવા અને તેમની પાસે મંત્રોચ્ચાર કરાવવો. સામર્થ્ય સારે પુરુષ પણ દેવકાર્ય, વિશ્વદેવ શ્રાદ્ધમાં બે અને પિતૃકાર્યમાં ત્રણ બ્રાહ્મણોને જ ભોજન કરાવે, અથવા બંને શ્રાદ્ધમાં એક એક બ્રાહ્મણોને જ ભોજન કરાવે. વિદ્વાન પુરુષે શ્રાદ્ધમાં વધારે વિસ્તાર ન કરવો જોઈએ. પ્રથમ વિશ્વદેવ સંબંધી અને પછી પિતૃ સંબંધી વિદ્વાન બ્રાહ્મણોની અર્ધ વગેરેથી વિધિવત પૂજા કરવી તથા તેમની આજ્ઞા લઈને અગ્નિમાં યથાવિધિ હવન કરવો. વિદ્વાન પુરુષે ગૃહસૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર ઘી સાથેની ખીરનો અગ્નિ અને સોમની તૃપ્તિ માટે હવન કરવો. આ પ્રમાણે દેવતાઓને તૃપ્ત કરીને તે શ્રાદ્ધ કરનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ સાક્ષાત અગ્નિનું સ્વરૂપ માનવામાં આવે છે. દેવતાઓના ઉદ્દેશથી કરવામાં આવતો હવન વગેરે દરેક કાર્ય જનોઈને ડાબા ખંભા પર રાખીને જ કરવું જોઈએ. ત્યાર પછી પિતૃને નિમિત્ત કરવા યોગ્ય પર્યુક્ષણ, પાણી છાંટવું વગેરે બધું કાર્ય જાણકાર પુરુષે જનોઈને જમણા ખંભે કરીને અપસવ્ય ભાવથી કરવું જોઈએ. હવન તથા વિશ્વદેવને અર્પણ કર્યા પછી વધેલા અન્નને લઈને તેમના કેટલાક પિંડ બનાવવા અને એક એક પિંડને જમણા હાથમાં લઈને તલ અને જળ સાથે તેનું દાન કરવું જોઈએ. સંકલ્પ સમયે જળના પાત્રમાં રાખેલા જળને ડાબા હાથની મદદથી જમણા હાથમાં ઢોળી દેવું જોઈએ. શ્રાદ્ધ કાળમાં પૂરા પ્રયત્ન સાથે પોતાના મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખવા અને માત્સર્ય એટલે અધિકારીનો ત્યાગ કરી દેવો. પિંડદાનની વિધિ આ પ્રમાણે છે. પિંડ આપવા માટે બનાવેલી વેદીઓ પર યત્નપૂર્વક રેખા બનાવી ત્યાર પછી માર્જન પાત્રમાં જળ લઈને તેને રેખાંકિત વેદી પર પાડવું આ અવનેજન અર્થાત સ્થાન માર્જનની ક્રિયા છે. પછી દક્ષિણાભિમુખ થઈને વેદી પર દર્ભ બિછાવવા અને એક એક કરીને બધા પિંડોને ક્રમશઃ તે દર્ભ પર મૂકવા. તે વખતે પિતામાં વગેરેમાંથી જેમના જેમના ઉદ્દેશ્યથી પિંડ આપવામાં આવતા હોય તે પિતૃના નામ ગોત્ર વગેરે બોલીને સંકલ્પ બોલવો જોઈએ. પિંડદાન પછી પોતાના જમણા હાથને જેના પર પિંડ મૂક્યા છે તે દર્ભ પર લૂછવા જોઈએ. આ લેપ ભાગ ભોજી પિતૃઓનો ભાગ છે તે સમયે એવા જ મંત્રનો જપ અર્થાત લેપ ભાગ ભુજઃ પિતરઃ સ્તૃપ્યંતુ વગેરે વાક્યો બોલવા જોઈએ. ત્યાર પછી ફરી પ્રત્યવનેજન કરવું અર્થાત માર્જન પાત્રમાં જળ લઈને તેનાથી દરેક પિંડને નવડાવવા. પછી જળયુક્ત પિંડોને નમસ્કાર કરીને શ્રાદ્ધ કલ્પોક્ત વેદ મંત્રો દ્વારા પિંડો પર પિતૃનું આહ્વાન કરવું અને ચંદન ધૂપ વગેરે પૂજન સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરવી. ત્યાર પછી આહ્વાની આદિ અગ્નિઓના પ્રતિનિધિ એવા એક એક બ્રાહ્મણને જળ સાથે એક એક દરવી એટલે કે ખેરનો બનાવેલો મોટી દાંડીનો ચમચો પ્રદાન કરવો. પછી વિદ્વાન પુરુષે પિતૃના ઉદ્દેશથી પિંડોની ઉપર કુશ મૂકે તથા પિતૃનું વિસર્જન કરે. ત્યાર પછી ક્રમશઃ બધા પિંડોમાંથી થોડો થોડો અંશ કાઢીને બધાને એકત્ર કરે અને બ્રાહ્મણોને પ્રયત્નપૂર્વક પહેલા ભોજન કરાવે. કેમ કે તે પિંડોનો અંશ બ્રાહ્મણો જ ભોજન કરે છે. તેથી અમાવાસ્યાના દિવસે કરેલા પાવરણ શ્રાદ્ધને અનિવાર્ય કહ્યું છે. પ્રથમ પોતાના હાથમાં પવિત્રી સહિત તલ અને જળ લઈને પિંડોની આગળ છોડી દેવું અને બોલવું, એ શામ સ્વધા અસ્તુ, આ પિંડ સ્વધારૂપ થઈ જાઓ. એ પછી પરમ પવિત્ર અને શ્રેષ્ઠ અન્ન પીરસીને તેના વખાણ કરતા રહીને તે બ્રાહ્મણોને ભોજન કરાવવું. તે સમયે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરવું અને ક્રોધને સર્વથા ત્યાગી દેવું. બ્રાહ્મણોને તૃપ્ત જાણીને વિકિરાન્ન દાન કરવું આ બધા વર્ણો માટે ઉચિત છે. વિકિરાન્ન દાનની વિધિ આ પ્રમાણે છે. તલ સહિત અન્ન અને જળ લઈને તેને દર્ભની ઉપર પૃથ્વી પર મૂકી દેવું. જ્યારે બ્રાહ્મણ આચમન કરી લે ત્યારે ફરી પિંડો પર જળ છાંટવું. ફૂલ ચોખા જળ છોડવું અને સ્વધાવાચન વગેરે બધું કાર્ય પિંડ પર કરવું. પેલા દેવ શ્રાદ્ધની સમાપ્તિ કરીને પછી પિતૃ શ્રાદ્ધને સમાપ્ત કરવું, અન્યથા શ્રાદ્ધ નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી નતમસ્તક થઈને બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરીને તેમનું વિસર્જન કરવું. આ અહિતાગ્નિ પુરુષો માટે અનિવાર્ય પાવરણ શ્રાદ્ધની વિધિ બતાવવામાં આવી. અમાસના પર્વ પર કરવામાં આવતું હોવાના કારણે આ પાવરણ કહેવાય છે. આજ નૈમિતિક શ્રાદ્ધ છે. શ્રાદ્ધના પિંડ ગાય અથવા બકરીને ખવડાવી દેવા અથવા બ્રાહ્મણોને આપી દેવા અથવા અગ્નિ કે જળમાં પધરાવી દેવા, એ પણ શક્ય ના હોય તો ખેતરમાં વિખેરી દેવા અથવા પાણીના વહેણમાં છોડી દેવા. સંતાનની ઈચ્છા ધરાવનારી પત્ની વિનિત ભાવે આવીને મધ્યમ અર્થાત પિતામહના પિંડને ગ્રહણ કરે અને તે ખાઈ જાય. તે સમયે આદત પિતરો ગર્ભમ વગેરે મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. શ્રાદ્ધ અને પિંડદાન વગેરેની સ્થિતિ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી બ્રાહ્મણનું વિસર્જન થઈ જતું નથી. એમના વિસર્જન બાદ પિતૃકાર્ય સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી બલિ વૈશ્વ દેવ કરવો જોઈએ. ત્યાર પછી પોતાના બંધુ બાંધવો સાથે પિતૃના પ્રસાદ રૂપે ભોજન કરવું. શ્રાદ્ધ કરનાર યજમાન તથા શ્રાદ્ધમાં જમનાર બ્રાહ્મણ બંને બીજી વાર ભોજન ન કરવું, પ્રવાસ ન કરે, મૈથુન ન કરવું. તે દિવસે સ્વાધ્યાય ક્લેશ અને દિવસે શયનનો સર્વથા ત્યાગ કરવો. આ વિધિથી કરેલું શ્રાદ્ધ ધર્મ અર્થ અને કામ ત્રણેયની સિદ્ધ કરનારું છે. કન્યા કુંભ અને વૃષભ રાશિ પર સૂર્ય હોય ત્યારે કૃષ્ણ પક્ષમાં દરરોજ શ્રાદ્ધ કરવું જોઈએ. જ્યાં જ્યાં સપિંડીકરણ રૂપ શ્રાદ્ધ કરવું હોય ત્યાં અગ્નિહોત્ર કરનારા પુરુષે સદા આજ વિધિથી કરવું જોઈએ. હવે હું બ્રહ્માજીએ બતાવેલા સાધારણ શ્રાદ્ધનું વર્ણન કરીશ જે ભોગ અને મોક્ષ રૂપી ફળ પ્રદાન કરનારું છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનના પ્રારંભના દિવસે વિષુ નામના યોગ એટલે તુલા અને મેષથી સંક્રાંતિમાં જ્યારે કે દિવસ અને રાત બરાબર હોય છે, દરેક અમાવસ્યાએ દરેક સંક્રાંતિના દિવસે અષ્ટકા એટલે કે પોષ મહા ભાગણ તથા આસો માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિમાં પૂર્ણિમાએ આદ્રા મઘા અને રોહિણી આ નક્ષત્રોમાં શ્રાદ્ધને યોગ્ય ઉત્તમ પદાર્થ અને સુપાત્ર બ્રાહ્મણ પ્રાપ્ત થતા વ્યતિપાત વિષ્ટિ અને વૈદ્યુતિ યોગના દિવસે, વૈશાખની ત્રીજના દિવસે, કારતકની નોમના દિવસે, માઘની પૂર્ણિમા તથા ભાદરવાની તેરસ તિથિએ પણ શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું જોઈએ. ઉપયુક્ત તિથિઓ યુગાદી કહેવાય છે. એ પિતરોનો ઉપકાર કરનારી છે. એ જ પ્રમાણે મન્વંતરાદિ તિથિઓમાં પણ વિદ્વાન પુરુષે શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું. આસો સુદ નોમ, કારતક સુદ બારસ, ચૈત્ર તથા ભાદરવાની સુદ ત્રીજ, ભાગણની અમાસ, પોષ સુદ એકાદશી, અષાઢ સુદ દશમ, માઘ સુદ સાતમ, શ્રાવણ કૃષ્ણ અષ્ટમી, અષાઢ કારતક ભાગણ અને જેઠની પૂર્ણિમા આ તિથિઓને મન્વંતરાદિ કહે છે. વિઘ્ન પુરુષે વૈશાખની પૂર્ણિમાએ ગ્રહણના દિવસે કોઈ ઉત્સવના અવસરે અને મહાલય એટલે કે આસો કૃષ્ણ પક્ષમાં તીર્થ મંદિર ગૌશાળા દ્વીપ ઉદ્યાન તથા ઘર વગેરેમાં પવિત્ર અને એકાંત સ્થાનમાં શ્રાદ્ધ કરવું જોઈએ. હવે શ્રાદ્ધના ક્રમનું વર્ણન કરવામાં આવે છે. પ્રથમ વિશ્વે દેવો માટે આસન આપીને જવ અને ફૂલોથી તેમની પૂજા કરવી. વિશ્વદેવોને બે આસન હોય છે, એક પર પિતા, પિતા મહાદિ સંબંધી વિશ્વદેવોનું આહવાન થાય છે, બીજા પર માતા મહાદિ સંબંધી વિશ્વદેવોનું. તેમના માટે બે અર્ધપાત્ર શંકોરું અથવા પડિયો જવ અને જળથી ભરી દેવા અને તેમને દર્ભની પવિત્રી પર મૂકવા. છન્નો દેવીર્ભિષ્ઠ વગેરે મંત્રથી જળ તથા યવોશી વગેરે દ્વારા જવના દાણાઓને તે પાત્રમાં છોડવા જોઈએ. પછી ગંધ પુષ્પ વગેરેથી પૂજા કરીને ત્યાં વિશ્વદેવોની સ્થાપના કરી અને વિશ્વ દેવાસ વગેરે બે મંત્રોથી વિશ્વદેવોનું આહવાન કરીને તેમના પર જવ છોડવા. જવ પધરાવતી વખતે આ પ્રમાણે બોલું, હે જવ, તમે બધા અન્નોમાં રાજા છો, તમારા દેવતા વરુણ છે, વરુણથી જ તમારી ઉત્પત્તિ થઈ છે, તમારી અંદર મધનો મેળ છે, તમે સંપૂર્ણ પાપોને દૂર કરવા વાળા પવિત્ર તથા મુનિઓ દ્વારા પ્રસંચિત અન્ન છો. યવો અસી ધાન્ય રાજસ્તુ વારુણો મધુ મિશ્રિત નિર્ણોદ સર્વ પાપાનામ પવિત્રમ મૃષિ સંસ્તુતમ. પછી અર્ધપાત્ર ચંદન અને ફૂલોથી સજાવીને યા દિવ્યા આપહ આ મંત્રને બોલીને વિશ્વદેવોને અર્ધ આપો. ત્યાર પછી તેમની પૂજા કરીને ગંધ વગેરે અર્પણ કરીને પિતૃયજ્ઞ એટલે કે પિતૃશ્રાદ્ધ આરંભ કરો. પ્રથમ પિતા વગેરે માટે દર્ભના ત્રણ આસનોની કલ્પના કરીને પછી ત્રણેય અર્ધપાત્રોનું પૂજન કરવું, તેમને પુષ્પ વગેરેથી શણગારવા. દરેક અર્ધપાત્રને દર્ભની પવિત્રી સાથે યુક્ત કરીને છન્નો દેવીર્ભિષ્ઠય આ મંત્રથી બધામાં જળ પધરાવું. પછી તિલો અસી સોમ દેવત્યો આ મંત્રથી તલ પધરાવીને મંત્ર વિના જ ચંદન અને પુષ્પ વગેરે પધરાવવા. અર્ધપાત્ર પીપળા વગેરેના લાકડાનું, પાંદડાનું અથવા ચાંદીનું બનાવડાવવું અથવા સમુદ્રમાંથી નીકળેલા શંખ વગેરેથી અર્ધપાત્રનું કામ લેવું. સોનું ચાંદી અને તાંબાનું પાત્ર પિત્રોને પ્રિય હોય છે, ચાંદીની તો વાત સાંભળીને પણ પિત્રો પ્રસન્ન થઈ જાય છે. ચાંદીના દર્શન અથવા ચાંદીનું દાન તેમને પ્રિય છે. જો ચાંદીના બનેલા અથવા ચાંદીવાળા પાત્રમાં જળ રાખીને પિત્રોને શ્રદ્ધાપૂર્વક આપવામાં આવે તો તે અક્ષય થઈ જાય છે. તેથી પિત્રોના પિંડો પર અર્ધ આપવા માટે ચાંદીનું જ પાત્ર ઉત્તમ છે. ચાંદી ભગવાન શ્રી શંકરના નેત્રથી પ્રગટ થઈ છે, તેથી તે પિત્રોને બહુ પ્રિય છે. આ પ્રમાણે ઉપરોક્ત વસ્તુઓમાંથી જે સુલભ હોય તેના અર્ધપાત્ર બનાવીને તેમને જળ, તલ અને ગંધ પુષ્પ વગેરેથી સુસજ્જ કરીને યા દિવ્યા આપહ આ મંત્ર બોલીને પિતાનું નામ અને ગોત્ર વગેરેનું ઉચ્ચારણ કરીને પોતાના હાથમાં દર્ભ લઈ લેવું. પછી આ પ્રમાણે કહેવું, પિતૃન આવહ્યા હવિષ્યામી, પિતૃનું આહવાન કરીશ. ત્યારે નિમંત્રેલા બ્રાહ્મણો તથાસ્તુ કહીને શ્રાદ્ધ કરતાના આહવાન માટે આજ્ઞા આપે. આ પ્રમાણે બ્રાહ્મણ અનુમતિ લઈને ઉષંતસ્વા નિધીમહી આયંતુ નહ પિતરઃ આ બે ઋચાઓનો પાઠ કરીને તે પિતૃનું આહવાન કરે. ત્યાર પછી યા દિવ્યા આપહ આ મંત્રથી પિત્રોને અર્ધ આપીને દરેકને માટે ગંધ પુષ્પ વગેરે પૂજોપચાર અને વસ્ત્ર અર્પણ કરે તથા અલગ અલગ સંકલ્પ બોલીને તેમને અર્પણ કરે. અર્ધ ધ્યાનની વિધિ આ પ્રમાણે છે. પ્રથમ અનુલોમ ક્રમથી અર્થાત પિતાના ઉદ્દેશથી આપેલા અર્ધપાત્રનું જળ પિતામહના અર્ધપાત્રમાં પધરાવવું અને પછી પિતામહના અર્ધપાત્રનું બધું જળ પ્રપિતામહના અર્ધપાત્રમાં પધરાવવું. પછી વિલોમ ક્રમથી અર્થાત પ્રપિતામહના અર્ધપાત્રને પિતામહના અર્ધપાત્ર પર રાખવું અને તે બંને પાત્રોને ઉઠાવીને પિતાના અર્ધપાત્ર પર રાખવા. આ પ્રમાણે ત્રણેય અર્ધપાત્રોને એકબીજાના ઉપર કરીને પિતાના આસનના ઉત્તર ભાગમાં પિતૃભ્ય સ્થાનમસી કહીને તેમને ઊંધા કરીને મૂકી દેવા. આ પ્રમાણે કરીને ભોજન પીરસવાનું કાર્ય કરવું. પીરસવાના સમયે પણ પ્રથમ અગ્નિ કાર્ય કરવું જોઈએ, અર્થાત થોડું અન્ન કાઢીને અગ્નએ કવ્ય વાહનાય સ્વાહા અને સોમાય પિતૃમતે સ્વાહા આ બે મંત્રોથી અગ્નિ અને સોમ દેવતાઓ માટે અગ્નિમાં બે વાર આહુતિ આપવી, ત્યાર પછી બંને હાથેથી અન્ન કાઢીને પીરસવું. પીરસતી વખતે ઉસંતસ્વા નિધીમહી વગેરે મંત્રોનું ઉચ્ચારણ કરવું. ઉત્તમ ગુણકારી શાક વગેરે તથા વિવિધ પ્રકારના ભક્ષ્ય પદાર્થો સાથે દહી, દૂધ, ગાયનું ઘી અને ખાંડ વગેરેથી યુક્ત અન્ન પિત્રોને માટે તૃપ્તિદાયક હોય છે. મધ નાખીને તૈયાર કરેલો કોઈ પણ પદાર્થ તથા ગાયનું દૂધ અને ઘી મિશ્રિત ખીર વગેરે પિત્રો માટે આપવામાં આવે તો તે અક્ષય થાય છે, એવું આદિ દેવતાઓ દેવતા પિત્રોએ સ્વયં પોતાના મુખે કહ્યું છે. આ પ્રમાણે ભોજન પીરસીને પિતૃ સંબંધી ઋચાઓનો પાઠ સંભળાવવો, આ ઉપરાંત બધી પ્રકારના પુરાણ બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને રુદ્ર સંબંધી જુદા જુદા સ્તોત્ર, ઇન્દ્ર, રુદ્ર અને સોમ દેવતાના સુક્ત, પાવમાની ઋચાઓ, બૃહદંતર, જયષ્ઠ શામનું ગૌરવગાન, શાંતિકાધ્યાય, મધુ બ્રાહ્મણ, મંડળ બ્રાહ્મણ તથા બીજું પણ જે કાંઈ બ્રાહ્મણોને તથા પોતાને પ્રિય લાગે તે બધું સંભળાવવું જોઈએ. મહાભારતનો પાઠ પણ કરવો જોઈએ, કેમ કે તે પિતૃઓને અતિ પ્રિય છે. બ્રાહ્મણોના ભોજન કરી લીધા પછી જે અન્ન અને જળ વગેરે શેષ રહે તેને તેમની આગળ જમીન પર વિખેરી દેવા, આ તે જીવનનો ભાગ છે. જે સંસ્કાર વગેરેથી હીન હોવાના કારણે અધોગતિને પ્રાપ્ત થયા છે. બ્રાહ્મણોને તૃપ્ત થયેલા જાણીને તેમના હાથ મુખ ધોવા માટે જળ આપવું, ત્યાર પછી ગાયના ગોબર અને ગૌમૂત્રથી લીંપેલી ભૂમિ પર દક્ષિણાગ્ર દર્ભ બિછાવીને તેની ઉપર યત્નપૂર્વક પિતૃયજ્ઞની જેમ વિધિવત પિંડદાન કરવું. પિંડદાન પહેલા પિતૃઓના નામ ગોત્ર બોલીને તેમને અવનેજન માટે જળ આપવું જોઈએ. પછી પિંડ આપ્યા બાદ પિંડો પર પ્રત્યવનેજનનું જળ છાંટીને તેમના પર પુષ્પ વગેરે અર્પણ કરવા જોઈએ. સવ્યાપ સવ્યનો વિચાર કરીને દરેક કાર્ય કરવું જોઈએ. પિતાના શ્રાદ્ધની જેમ માતાનું શ્રાદ્ધ પણ હાથમાં દર્ભ લઈને વિધિપૂર્વક સંપન્ન કરવું, દીવો પ્રગટાવવો, પુષ્પ વગેરેથી પૂજા કરવી, બ્રાહ્મણોના આચમન કરી લીધા પછી પોતે પણ આચમન કરીને એક એક વાર બધાને જળ આપવું, પછી ફૂલ અને ચોખા આપીને તલ સહિત અક્ષયોદક દાન કરવું, પછી નામ ગોત્રનું ઉચ્ચારણ કરીને યથાશક્તિ દક્ષિણા આપવી, ગાય, ભૂમિ, સોનું, વસ્ત્ર અને સારા સારા બિછાના આપવા, કૃપણતા છોડીને પિતૃઓની પ્રસન્નતાનો વિચાર કરીને જે જે વસ્તુ બ્રાહ્મણોને પોતાને તથા પિતાને પણ પ્રિય હોય તે તે વસ્તુનું દાન કરવું, ત્યાર પછી સ્વધા વાચન કરીને વિશ્વે દેવોને જળ અર્પણ કરવું અને બ્રાહ્મણો પાસેથી આશીર્વાદ લેવા. વિદ્વાન પુરુષે પૂર્વાભિમુખ થઈને કહેવું, અઘોરાહા પિતરઃ સંતુ, મારા પિતૃઓ શાંત અને મંગળમય થાઓ. યજમાને આવું કહ્યા પછી બ્રાહ્મણોએ તથા સંતુ, તમારા પિતૃઓ એવા જ થાઓ, એમ કહીને અનુમોદન કરવું. પછી શ્રાદ્ધ કરતાએ કહેવું, ગોત્રમ નો વર્ધતામ, અમારું ગોત્ર વધે. આ સાંભળીને બ્રાહ્મણોએ તથાસ્તુ એવું જ થાઓ, આ પ્રમાણે ઉત્તર આપવો જોઈએ. પછી યજમાને કેવું, દાતારો મે અભિર્વર્ધતામ, વેદાહા સંત તિરેવ ચ એતાહા સત્યા આશિષ સંતુ, મારા દાતા વધે, મારા કુળમાં વેદોનું અધ્યયન અને સુયોગ્ય સંતાનની વૃદ્ધિ થાઓ, બધા આશીર્વાદ સત્ય થાઓ. આવું સાંભળીને બ્રાહ્મણોએ કહેવું, સંતુ સત્ય આશિષ, આશીર્વાદ સત્ય થાઓ. ત્યાર પછી ભક્તિપૂર્વક પિંડોને લઈને સૂંઘવા અને સ્વસ્તિ વાચન કરવું, પછી ભાઈ બંધુ અને સ્ત્રી પુત્રની સાથે પ્રદક્ષિણા કરીને 8 ડગલા ચાલવું, પછી પાછા આવીને પ્રણામ કરવા. આ પ્રમાણે શ્રાદ્ધ વિધિ પૂરી કરીને મંત્ર વેતા પુરુષે અગ્નિ પ્રજ્વલિત કર્યા પછી બલિ વૈશ્વ દેવ તથા નૈતિક બલિ અર્પણ કરવો. ત્યાર પછી સેવક, પુત્ર, ભાઈ તથા અતિથિઓ સાથે બેસીને ત્યાં જ ભોજન કરવું. પિતૃને અર્પણ કર્યું હોય, જેના યજ્ઞોપવિત સંસ્કાર ન થયા હોય એવો પુરુષ પણ આ શ્રાદ્ધને દરેક પર્વ પર કરી શકે છે. આને સાધારણ અથવા નૈમિતિક શ્રાદ્ધ કહે છે. આ સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે. હે રાજન, સ્ત્રી રહિત या विदेश स्थित मनुष्य पण भक्तिपूर्वक हृदय थी आ श्राद्ध नु अनुष्ठान करनारनो करवानो अधिकारी छे। एटलुं ज नहीं, शूद्र पण आज विधि थी श्राद्ध करी शके छे। फरक एटलो ज छे के ते वेद मंत्रों नु उच्चारण करी शकतो नथी। त्रीजू अर्थात काम्य श्राद्ध उन्नति प्रद छे, आने वृद्धि श्राद्ध पण कहे छे। उत्सव अने आनंदना अवसर पर संस्कारना समय यज्ञमां तथा विवाह वगैरह मांगलिक कार्यमां श्राद्ध करवामां आवे छे। एमां पहेला माताओनी अर्थात माता पितामही अने प्रपितामहीनी पूजा थाय छे। एमना पछी पितरो पिता पितामह अने प्रपितामहनुं पूजन करवामां आवे छे। अंतमां मातामह वगैरेनी पूजा थाय छे। बीजा श्राद्धोनी जेम आमां पण विश्वदेवोनी पूजा जरूरी छे। दक्षिणावर्तक क्रमथी पूजाना उपचार अर्पण करवा जोईए। आभ्युदयिक श्राद्धमां दही चोखा फळ अने जळथी पूर्वाभिमुख थईने पितरोने पिंडदान करवामां आवे छे। संपन्नमनुं उच्चारण करीने अर्ध्य अने पिंडदान आपवुं जोईए। એમાં યુગલ બ્રાહ્મણોને અર્ધદાન આપવું તથા યુગલ બ્રાહ્મણોની જ વસ્ત્ર અને સુવર્ણ વગેરે દ્વારા પૂજા કરવી, તલની જગાએ જવ લેવા જોઈએ તથા શેષ કાર્ય પૂર્વવત કરવું જોઈએ। શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા સર્વ પ્રકારના મંગલ પાઠ કરવામાં આ પ્રમાણે શુદ્ર પણ કરી શકે છે। આ વૃદ્ધિ શ્રાદ્ધ સર્વને માટે સામાન્ય છે। બુદ્ધિમાન શુદ્રે પિત્રે નમઃ વગેરે નમસ્કાર મંત્ર દ્વારા આજ દાન વગેરે કાર્ય કરવા, ભગવાનનું કથન છે કે શુદ્રને માટે દાન જ મુખ્ય છે, કેમ કે દાન દ્વારા તેની સમસ્ત કામનાઓ પૂર્ણ થઈ જાય છે। અધ્યાય 10 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।